આ બુદ્ધિ દેખાય છે. આ દુનિયામાં જો કોઈ વસ્તુ ના કરવા જેવી હોય તદ્દન એનું મૂળ થી બીજ માંથી જ કાઢી નાખવા જેવું હોય શબ્દ તો શંકા. શંકા આ જગત ને થઈ રહી છે. શંકા આવે તો તરત જ ત્યારે કાપી નાખી. જેમ આપણા ખેતરમાં બધું જમીન બધું રોપ્યું હોય અને બીજો છોડો ઉગ્યો હોય ખોટો તો આપણે દેખીએ તો કાઢીને કેવી ના કાઢીએ. શંકા ને તો ઉગતા જ દાને દે મેં તો માર્યા ગયા. શંકા ખોતરી માને ખાઈ જાય. શંકા તમારે કદાચ આવે છે કદી બહુ આવે છે ના તે આવે ને. શંકા ના કરી દાદા એ ના કર્યું. શંકા કરવાનું ના પડી. શું કહ્યું? જેવી શંકા થાય કે દાદા ને વાપી એમ કહી દેવાનું. મને વાપી દેજે બધા બધું ઊંચા આવી લે. આ છોકરા એ બધું વાપી દે. કેટલા વર્ષથી વાપી દેશે? ચાર વર્ષ થી વાપી છું. પણ કશું વર્ષે નથી આવી. અહીં અમેરિકા આવ્યો તો નથી અડચણ પડી છે. કઈ અડચણ નથી પડી. બી અડચણ નથી પડી. એના ભાઈ ભાઈ મદદ કરેલા હતા પણ એને મદદ લીધી નથી. ભાઈ પોતે પોતાની મેરે એડજસ્ટ થયો. પોતે પોતાની મેરે ઘર લીધું. બધું પોતે જ 2 મહિના 2 વર્ષ કરી લેવા. અને ફર્નિચર બનશે બધું ઘેર વહેજ. અને ઉપરથી આવ્યો મને કહે છે મારે પુસ્તક છપાવો. અમે નહીં લીધું કમા હતું. સારી બુદ્ધિ કહેવાય ને પુસ્તક છપાવવાનું કે છે. આપડે તો બીજો પછી પૈસા વાપરવાનું સ્થળ નથી. પુસ્તક વિસ્તક થતા હમ છે લોકોને. આમ બોલીએ છીએ ને તેના પુસ્તક. ચિંતા ચિંતા નહીં ને. બિલકુલ નહીં. દાદા ને વાપીને થઈ જવાનું બધા. એને એકલા નહીં. એના ફાધર ને નહીં કોઈ નહીં. આખા કુટુંબો ને નહીં. તમને વિશ્વાસ આવે તો ભાવજો. હા વિશ્વાસ ના આવે ને. ચિંતા તમારી તમારા દુઃખ મને મારી પર વિશ્વાસ આવે તો ભાપી દેજો. વિશ્વાસ આવતો હોપજો ને ના હોપજો કે લીજે. પણ વિશ્વાસ આવે દુઃખ પણ આવે છે એમ કે એમ ચિંત વિશ્વાસ આવે. સુખ નથી માગતો. દુઃખ એકલા જ માગો. અમારી પાસે સુખ નથી જ ને. અમે તમને કેવી રીતે આપવાના? એમ કે અમારી પાસે સુખ જ નહીં. મારા પાસે ક્યાંથી સુખ આપીએ? અમારે તમારું દુઃખ અમને આપી દો. એ તમને દુઃખ રહીત કરવા. અને દુઃખ રહીત એ એમનામાં સુખ. કહેતો ને મુંબઈ માં ઇન્કમ ટેક્સ ના પૈસા પૈસા ના ભરે ધ્યાન માં કરી દીધો. 2 કરોડ અધિપતિ શું થાય? એ વાત મળી દુઃખ નહીં તમારે. ત્યાર પછી હવે આ દુઃખ તો જતા રે. તમે બારડોલી પાસે ને ખરું? બેન પૂછે છે, બેન પૂછે છે કે આજકાલ કે છે કે બધા ડાયવોર્સ લે છે, છૂટાછેડા લે છે, કે નાના નાના છોકરાઓ મૂકીને છૂટાછેડા લે છે, તો કે એનો નિહાકો ના લાગે? લાગે ને બધું. પણ શું કરે? ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો એમ નભાઈ લેવું જોઈએ. આખું આવે જે થયું એ થયું. શું કહે? નિહાળ લાગે ને શું કહેવાનું વિચાર? છોકરા થતા પહેલા લીધા હોય તો અધરો હતો. પણ આ છોકરો થયા પછી લે તો નિહાળ લાગે. પણ નીરુબેન એવા કેસો છે કે લોકો હેપી નહીં હોય એને લઈને છોકરાઓ દિવાય છે. રાઈટ. એનું શું કરીને? મુસીબત માં આ દેશમાં મૂકી દેલા આવી છે. કે એવું બી બને કે મા બાપ સુખી ના હોય, દુખી હોય તો છોકરાઓ પણ દુખી થાય. ના પણ છૂટા છેડા છોકરું હોય ને ના લેવાય તો સારું. શું કરે છોકરાને બિચારું લખડી મળવાનું, બાપ પાસે રહેવું, મા પાસે રહેને બીજું છોકરું થાય તો તેઓ પાસે દુખી થવાનું ને એના કરતા એટલી ટાઈટ હોય તો હું વાંધો. ફાધર નું જરાય મગજ ચાલતું ના હોય, મોટરે ચલાવતા ના આવડતી હોય, એના છોકરાના બાપ નું જરાય મગજ ચાલતું ના હોય, કશું કામકાજ કરતા ના હોય, મોટરે ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલ ની વચ્ચે ઘરમાં બેસી રહેવા હોય તો શું કરવાનું? બીજો પોતરો મળશે ની શું ખાતરી? બીજો પોતરો મળશે કે નહીં એની ખાતરી છે? બીજો વરી એથી એના મળમ શું કેવો મળે તાર શું કરવી? ઘણા લોકો બનેલું દાદા ને સોંપી દઈએ તો પાંસરો મળે ને? દાદા ને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને? બીજો સારો મળે આવે ને? સારો મળ્યો ચાલી વર્ષ પછી રહેતા તો શું કરશો? તમારે જો આવું થયેલું હોય વાંક ભર્યું તો તમે અંજલભાઈ આવી રીતે તમે ચડાવી લેજો, આવી રીત દેખાયું ને એટલે તમને બહુ બોજારૂપ ના લાગે. તમને રીત દેખાય તો બોજારૂપ તમને ના લાગે ને એને ના લાગે, બે રાગે પાડી આવું. બાકી છોકરા નો નિહાળો બહુ લાગે છોકરા. શું કે તરુણા કે શું કે ધણી આવ્યા હોય તો અમારે શું કરવું? કે છોકરા છોકરા નિહાળો ના લાગે કે છે? નિહાળો લાગે ના ના બાપ નો ના મામો ખાટી ખાટી કરી નીકળે શું ખબર પડે? ઉપર તો ક્યારે ફર્સ્ટ ક્લાસ દેખાતી હતી પણ મહી કાપી ખાટી નીકળે નીકળે ખરી મહી ખાટી નીકળે હે ખાતરી નહીં હે કઈ ઠેકવાનું નહીં માટે જે ચાક્યો છે હાર જે ચાક્યો છે ને એ હાર હશે. બહુ લાંબી આશા રાખવા જેવી નથી આ જગ્યા. એટલે બેન હું તમે સમજ પાડી દઉં કે આ રીતે તમે ચલાવી લેજો, બહુ આનંદ આવશે. આનંદ બહુ આવશે. એક વાર તો પહેણવા જેવું જગત નથી, પહેણ્યા વગર ચાલે એવું નથી, પહેણવા જેવું જગત નથી, પહેણ્યા વગર ચાલે એવું નથી. અમારી મુશ્કેલીઓ કયો કયો રસ્તો કરો? શું રસ્તો? હે શું રસ્તો કરવો? મને એ ખાનગી બધો રસ્તો પૂછે ને બધું બતાવી દઉં તમને. હાઉ ટુ ડીલ વિથ હસબન્ડ એ બધું બતાવી દઉં. બાકી નવો કરવા મજા નથી. શું નવો કરીએ? ત્રણ વર્ષ પછી હા શું થઈ જાય? બધી વસ્તુ આટલી તો પછી આપણા લોકો એમ કહી રહી કે ભાઈ પ્રહલાદ માં આવું છું, જયારે પ્રહલાદ તક છોડે એના તકદીર માં એવું લખાયેલું હોય એટલે આ પ્રમાણે દાવડિયો થઈ ગયેલો હોય ત્યાં શું કરવાનું. એટલે જ દાદા જ્ઞાન આપે છે ને કે પછી બોલે એના અજ્ઞાન પહેલો ધણી સારો નીકળે હંમેશા, એ આવું ખોરતો રખડતું ખોરતો નહી, એ રખડેલો તાર બે ભેગું થાય ને રખડેલ ઢોરો બે ભેગા થઈ જાય, એના કરતા પેલો હોય તો હાર હોય કે તડી ગયેલો હોય એ થઈ ગયેલો. આપડે જોડેલો તો ખરો ને, આવો તો નથી એ રાતે ઘરું તો નહીં દબાઈ દે ને, એ તમને ખાતરી હોય ને ઘરું ના દબાઈ દે કઈ ને આપડે જાણે ઘરું દબાઈ દેવો નથી, પેલા ઘરું હોવું દબાઈ એટલે કે આપડે આપણી જાતે અંદર એવી સમજ ઉભી કરી દેવાની કે આ જગત માં કોઈ પરફેક્ટ છે નહીં. ના એ તો હું આમ જઈ પાવી એવું કહ્યું, તમે જાતે કરો તો ટકે નહીં, અને હું તો સાચી સમજ આપું શું કહ્યું ટકે એવી કાયમ ટકે એવી, તમારી સમજે કરેલી ગોઠવેલી કાલે હર ઉડી જાય પછી ગોઠવેલી ના ચાલે, એ તો હું તમને સાચી સમજ આપું સાચું એના પ્લસ માઇનસ કરી આપું તો બચ્ચાઓનું કેટલો બચ્ચાઓની ખાતર એ પોતાને સમજવું જોઈએ શું કહ્યું. એક કે બે હોય પણ એને એ બીજા નોધાર જ થઈ જાય, નોધાર ના કહે માં ક્યાં ગયો પપ્પા ક્યાં ગયો એક વાર પોતાનો એક આપઘાત કપી ગયો હોય તો એ કરતા દભાઈ ને લીધા કે આપઘાત કરવો આપઘાત કરવો કે પગ દભાઈ લેવાનો, હા એ રીતે આય ને આય પગ કપી એને જીવ શું કર અમે તમને સમજણ પાડીએ હા જે તમે તમે જાતે ઉતરશો એ વધુ ફસાશો, અમે તમે પોતે ફસાવવામાં આવે એ કરી આપીએ કારણ કે અમારે લેવા દેવા નથી અને તમારા હિતમાં હોઈએ અમે શું હોઈએ તમને દુઃખ ના થાય ઓછું દુઃખ થાય શું પગ ભાગી ગયો માટે અપઘાત કરાય શું અરે કેટલાક ટકા બે ભાગી જાય તો એ નહીં અપઘાત કરી કે આમ નામ જોતો જુઓ છું ને યાદ આ બધું ભાવે છે આ એમાં ધણીમાં શું નીકાળવાનું છે બહાર થી આવે ને તો પછી નો થયેલો હોય તો ઘોડી તો જોજો જો સુગંધી જો શાંત બહાર થી આવ્યો હોય ખુબ તાપમાન ફરતો ભક્તો આવ્યો હોય પછી પછી નો થોડી જો સાંજ જેવું લાગે નઈ સેન્ટ હોય ને હોય સેન્ટ તો માની લીધે શું ખોતું છે છૂટકો નથી પાણી આગળ કારણ જીવન સાથે દુનિયામાં પોતાનું પોતાનું એ જ ના રે વેલ્યુ ના રે, લોકો શું કે આ ચાલી પેલી કઈક જીવન તો હોવું જોઈએ લોકો માં ના હોવું જોઈએ. ઇન્દુભાઈ પૂછે છે આપણે બધા શોખ આપણા હોય એ પૂરા કરવાથી આપણે ટેમ્પરરી આનંદ મળે ખરો, આપણા શોખ હોય એ પૂરા કરવાથી આપણે ટેમ્પરરી આનંદ મળે ખરો, ના ભલે તારે આપડે આઈસ્ક્રીમ હોય તો હાલ ના રાખે પેટમાં. પછી શું ખાઈ રહ્યા પછી? પછી લાય જરા હોપારી જેમ પછી હોપારી જરૂર તક ના મળું તો હું કોઈ પણ. અને હોપારી ખાધા પછી શું? પાણી માં હતો તેનો તે એમ કે છે કે સાયકોલોજી એવું કે છે કે તમે એક વખત ધરાઈ ને ખાઈ લો આઈસ્ક્રીમ પછી તમને ખાવાનું મન જ ના થાય. ઉલટીઓ થાય ને તાર બંધ થઈ જાય. ઘરે ની ખાય તો ભરી જાગે. વિષય તો હંમેશા જેમ જેમ વિષય માં આરતી નાખતો જાય એમ વધારે હટતું જાય. વિષય તો વધારે હટતા જાય પણ બઉ ખવડાય. આપડે મને ઉપાય કરી નાખ્યા હવે દુઃખ કેમ થયું? બધું આવી જવાનું ઉંમર કેટલી ઉંમર? તમારે કદો 40 વર્ષ એવું મોટો બેતા છ 48 48 48. આ દેવેન્દ્ર ભી અમારે વડોદરા છે ના કરાવે, વડોદરા કરાવે એને વધો નહી. આપણે સોશિયલ પ્રેશર ને લઈને ઘણી ચીજો આપણે દબાયેલા કરીએ છીએ. ભીખ ને લઈને લોકોની ધાણીઓથી દળીને આપણે નીચે રહેલા છીએ પણ એ આપણા આત્મા માટે સારું છે? ઇન્દુભાઈ કે છે કે આપણે ઘણી વસ્તુઓ સમાજ ના દબાણ થી કરતા હોઈએ છીએ ભીખ ને માર્યા તો કે આપણા આત્મા માટે સારું કેવાય? આપણે દબાણ થી કોઈ વસ્તુ કરીએ બીક ના માર્યા. સમાજ ના દબાણ તો જેને સમાજ ને નુકસાનકારક હોય તેટલું આપણે કરવું જોઈએ. શું કહ્યું? સમાજ ને નુકસાન ના કરવું જોઈએ. શું સમાજ નો જે ઈચ્છા હોય તેની વિરુદ્ધ બનતા થી જ ન કરવું જોઈએ. શું તમે બીજું દબાણ થી આપે શું કરવાનું છે? તમારા દબાણ થી સમાજ દબાણ કરે કે વહુ ને છોડી દો, છોકરાને છોડી દે કે છોડી દેવા, તું છોડી દે કે શું કહે? ખોટું દબાણ ચાલે જ નહીં ને. કોને પૂછે છે? તમે પૂછ્યું સમાજ દબાણ ખોટું કરી શકે નહીં કોઈ? હા એવું કરે કે આ થોડી તમે તો આપણી નાતમાં જ પાણી આવજો. શું નાતમાં કોઈ લાય નહીં તમને નહીં મળતો આમ બીજી નાતમાં પાણી. શું કહે? ઇન્ડિયન છે ને ના મળતા શું કરે? છોકરી પાસ ના કરે તો પેચી બેચી પીએ પાછો માગે છે. અહીંથી જ જાય છે ઉડે, અહીંથી ના ઉતરે એવું સમજ. Thank you. નથી પેલો કાગળ બાગળ આવ્યો તો બઉ ખુશી કાગળ આવ્યો તારી પર આવ્યો છે અહીંયા આવ્યો છે બઉ સારું બઉ સંભળાયું નહી આપડે અમેરિકામાં આવીને ભાઈ પૂછે છે, ઇન્દુભાઈ પૂછે છે કે અમે આ બધા જે અમેરિકા આવ્યા છીએ એમની જિંદગી કે છે કે આ વણઝારા જેવી થઈ ગઈ છે, વણઝારા જેવી થઈ ગઈ, આજે આ ગામ કાલે પેલે ગામ કાલે બીજા દેશ. વણઝારા તો પોઠિયા જોડે હતા સાહેબ, પણ ત્યાં પોઠિયા છે આપડે અમે લેવાનું. અહિયાં બધા આવ્યા છે આપડે ઇન્ડિયા ના, એમને આવું અહીંથી ત્યાં ત્યાંથી ફર્યા જ કરવાનું હોય છે, તો આનો અંત ક્યારે આવે? અત્યારે આવવા જવાનો ટેક્સાસ માં, અહીંથી પાછા બીજે જશે. જવાનું કોઈ પણ વસ્તુ નો અંત ના હોય. અંત માણસ મરી ગયો, કઈ મરી જતો નથી. આ દેહ છે તે જર્જરિત થઈ જાય છે, એટલે પછી બીજું બદલાય છે. શું આપડે કપડા બદલીએ એમ બદલે છે. મેં થોડું થોડું ટાળું પડતું જાય ને, ઉપર તો જયારે ઠંડુ થતું ગયું છે તારા. કોકની સાથે વાત કરતી વખતે પડદો ધરીને વાત કરી, થોડો છુપાય, વાત ને પડદો આપી દો, એકલો સમજી ના શકે. આપડે ગયા હોય આપડે છે તે સ્ટોર બોમ્બ, કોઈ પૂછે ક્યાં ગયા હતા, એ કપર નાનો દાખલો આપ્યો. નાનો મોટો દાખલો આપો ને, મોટો દાખલો આપો. મોટો તો કેટલીક કેટલાક છોકરા પહેરેલા હોય છે ને, તો કે છે હું પહેર્યો નથી કે શું ખબર કે દાદા અમુક વાર બીજા લોકો સમજે નહી એટલે એ રીતે બોલવા પડે. નહી જે બાબત માં જૂઠું બોલે બધું, હા જૂઠું બોલવાની જરૂર ના હોય તો ઓછું ખબર છે. તેથી પણ સ્ત્રી થાય પછી તને સ્ત્રી થવાનું ગમશે ફરી આવતા આવતા. તો આ બધું કાઢી નાખજે. મણીભાઈ જમી લો, મણીભાઈ જાઓ જમી લો. મિત્ર ને તો આદર છે, ગુરુ તો બેસો મારી જોડે. દેવેન્દ્રભાઈ ને કમ્પ્લીટ કરી સંપૂર્ણ જે માગી રહ્યા. અમેરિકામાંથી મગા મગી વસ્તુ એ કોઈ ખાતું ના હોય તેમ માગીએ તો અહીંયા હાજર થઈ જાય. પણ જરૂર નહીં આ જગત માં જે બધા મનુષ્ય છે, કોઈ પણ જાત ના હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, બધાના આત્મા છે. હવે જીવન ની અંદર ક્ષણ વાર પણ એને આનંદ થયો અંદર હોય, એ આત્મા નો અનુભવ જ કહેવાય. આનંદ આનંદ માણસ ચાકે જ નહીં. કોઈ માણસે આનંદ ચાખ્યો ના, મસ્તી ચાખે એને આનંદ છે. તો આનંદ જ્ઞાન પછી આનંદ કહેવાય. આનંદ તો જ્ઞાન એને જે ચાકે છે રાતે, એ પછી ભૂલતો જ નહીં. એમનો જ્ઞાન જ્ઞાન કહેવાય. આનંદ વિચ ઇઝ નોટ ડિસઅપીયર, સ્ટેઝ ઓલ ધ ટાઈમ. એ રાત્રે જે ચાકે છે તે પછી ભૂલાતું જ નથી. આવું શું ઘા સુખ માં આવે એવું છે. જ્ઞાન કરતા આનંદ જોયેલો ન પાડીએ જ પડે. મસ્તી ની બીજું નામ ઉતરી જાય. દારૂ પીવા થી આનંદ થાય, ઉપરાંત ઉતરી જાય તારે ડિપ્રેશન. આનંદ ના હોય આનું બધી નામ લખે મુક્ત આનંદ પ્રાણ મુક્ત આનંદ સ્વામી નામ પાડી દે આનંદભાઈ. આનંદ તો દાદા ની પાસે જયારે જઈએ એવરલાસ્ટિંગ આનંદ જયારે જઈએ ત્યારે તેવા જ દેખાય એની ટાઈમ. અને તમે એની ભક્તિ કરી રહ્યા છો માટે તે બે આનંદ પામવા. કોલેજ માં શીખવા જાય તો કેટલા વર્ષ થાય? એક વર્ષ, બે વર્ષ, ખબર નહી કેટલો વખત લાગે. એના પ્રોફેસર જ ના આવડતો હોય. અને પીએચડી ડિગ્રી જાય એ કામ લાગે. એટલે ગજુ કાપવાનું 20 વર્ષ સુધી કોલેજ માં ભણ્યો હોય તો કાપની ભરતી કરી. અને એનો કાયદો શું હોવો જોઈએ કે ગજુ કાપનાર ની પાસે આપડે મુખ્ય હોવું પડે છોકરા આપણા છોકરા. અને ત્યાં આગળ એને કહેવાનું કે આને એક્સપર્ટ થઈ ગયા. રોજ એક પેકેટ અને પછી પેલો ગજા માર્ગ ગાલે પછી શું કરે બાપ છોકરો કે શું કરે છે દાદા અમે તમારી સાથે એક્સપર્ટ થઈ ગયા ને એટલા માટે રસ્તો પેલામાં તો પકડી જાય નાનુભાઈ લવંગ ની એ કાઢી નાખી તમારી આગળ નાનુભાઈ લવંગ ની એ ધી દી તમને નાનુભાઈ દાદા પેલા ઉકો બુકી તમને કલામ શસ્ત્રો લશ્કરો અને તંત્રો તંત્રો અને તસ્કરો લશ્કરો નહીં કેવાય ને કલમ લખે એવું દસ કાગળ લખે પણ પોતે બંધાય નહીં તમે ખુશી માં છો દાદાજી ની તબિયત સારી છે પછી લખે છે આ ચાલ કેરીઓ મોકલી આપીશ ટુકડા મોકલી આપી છે ઉપર લખવાનું અને નીચે એવું લખવાનું કે સંજોગો જાય ઉપર આધાર રાખે છે જો સંજોગો એવા હોય તો ન પણ મોકલાય ના મોકલી આપડે બંધે ના જાય ને આખો કાગળ જ છે આ લખ્યું છે ને સંજોગો ની બાજુ ભગવાન ભગવાન પાછા કાચા નો પક્ષ માં રહે છે બરાબર દાળ નીકળે કરતા હોય ને ચમચા સંભાર નિકાલતા હોય ને ડાલતા હોય કડચી બોલતા હોય ઉસકો કરશી મેં સમજાયું કરશી કોને કહેવાય છે લલિતા ના હોય ઇડલી સાંભાર બના કે ખા લેના કલમ કરશી ને ભરતી ભરતી એટલે શું એક વાણિયાઓની જાન જતી હતી વાણિયા લોકોની જાન જતી હતી એક ગામ થી બીજે ગામ ગામ થઈ ગયું છે બન્યા લોકો શાદી શાદી હોગી ને તો ઉસકે સબ ઓ બરાત હા લોકો સમજી ગયા અરે ભલા લૂંટાલો હા ઘર સુકાર પડેલો ત્યાં હિજડા હોય છે હિજડા ઘીના કપડા પહેરે ઘીના કપડા પહેરે તો છ નંબર બોલતા હે બધા મુશ્કેલી મુકાયા બિચારા શું કરવું સારું આપણને કશું આવડે નઈ બીજું એટલે પછી એક જણા કહ્યું આજકડા વાણિયા ને જાણ કરવાની છે તૈયાર થઈ જાવ કે છે શું કરવાનું તો આગળ કોની બચતો કે છે નાક દેખાય નહીં એકલી જ અને માં શરીર એટલે જાડા હોય એને કઈ પાતરા લેવાનું તરવાર ધરી ધાર્યું ધર્યું ખરેરો બંદુક બંદુકો નહી ડ્રાઈવર છે જો આખવા જાય કાપી રાખે એટલે ડ્રાઈવર જ ચૂપ એટલે વાણિયા ભાઈ દૂધ પડી ગયા હતા તો હવે શું થશે વાણિયા ને કે છે આ લોકો બહાર ત્યાં શું કે છે મૂકી દો જે હોય તો બહાર મૂકી દો પેટી હોય તો એટલે વાણિયા મૂકવા મારી બીજું ગાળું વરરાજા નતું એ સોના ની જણસો બનશે બધું હજુ નીચે ઉતારી ને મુકાવે છે બરાબર ને તે પછી ચર્ચા હાથ પર ગાળામાં એ કહે છે ને વાણિયા નાનું ભાઈ જેવો બન્યા હતા લૂંટી લેશે આમ તો હાકોટો તો કરવા દે કે હાકોટો જો સાઉથ ઇન્સ્ટેડ ઓફ ગ્રીઈંગ અપ વાય ડોન્ટ યુ સાઉથ સો હી ડિસાઇડેડ ઇન હિઝ માઇન્ડ લેટ મી સાઉથ અને પછી બોલ્યો એટલે ગપ્પુ માર્યું ત્યાં પેલા ઇજરા શું સમજી ગયા વાણી ઓળખી ગયો So he shouted, Abhe Sale Hijre, they thought that he is recognized. So they ran away. Ah, Pila Gappu Mahayu. અરે એ ના કહેવાય, બરછી ના કહેવાય, સંમત કરવા માટે દાખલો આવે છે અને બરછી ના કહેવાય, બરછી તો અમારી પાસે તિજોરી ત્યાં મૂક્યા ખેલી છે, જમીન માં મોટો મોટું દબાઈ દીધું લાકડું અને તેની તિજોરી ઉપર ફિટ કરેલી, એટલે ઉઠાઈ ના જાય કોઈ. પછી અમે ચારે જણ ત્યાં આગળ રહીએ બધા, ત્યાં ચાર જણ શું કરે, પોતપોતાના સુખ ની ખાતર જમી રહ્યા હાથ ધોતા પહેલતો એમ એના ધમ કરી લે. કોઈ કહે છે કેમ આ ધોયા છે, પેલો પાલંગ રોકી લેવા, જે ઢીલો હોય તે રહી જાય. પછી ગુડ ગુડ બેડ અને મન મોટું જેવો પલંગ હોય આમ નીચે આમ થઈ ગયો ને, કારણ કે એક બાજુ વટ ની કિંમત છે ને, હિંમત વટ ની અને આ ગમે એટલી મુશ્કેલી હોય છે તો રહે કે બહુ વટ રહે, વટ નો વટ રહે ને, વટ માંથી આ નુકસાની વાત કરીએ તો વટ નું વટ જ રહે. આવું ખતરામાં પૂછજે, બધામાં આવું કરે ભાગીદારો વડે પાસે મારો માનવાનો, કંડારમાં વડે મારો માનવાનો, પાછો બધા નક્કી કર્યું હોય, તમે કહે છો એ પણ મતલબ એટલે સમજણ પેલી સારી ને, એ ભાઈ નક્કી કર્યું તમારે કહે પણ. અને આમ સુઈ જવા પેલા જમતી વખતે પાટલો જોયા ભાગેલો મારે ભાગે આવે પેલા ચડી બે રે, પણ ખુરશીઓ મળે છે, ખુરશી ખરાબ હતી મારે ભાગે બે રસો બનાવનારનો જુદો પીરસનાર અને પસંદ નદી કોણ છે અનાવલ રોડ હતો અમારો, હસુવાની સાસરે, હે હસુવાની સાસરે, હસુ હસુ હસુ સા ન્યુ જર્સી પછી આ બધી વાત ખબર નથી, આ તો સાધન બરછી ની વાત કરું, બરછી બરછી. હવે એ ગામમાં એક ચેતરે જૈન અને નાગો એટલે નેકેડ તો ના કહેવાય, બરાબર કયું એને સમજી ગયો, નાગો જૈન અને નાગો અંબેલાલ કે અંબેલ દસ કોથી મને સિમેન્ટ આપો કે ત્યાં તેદાડે 2.5 રૂપિયા કિલો. 2.5 રૂપિયા પગાર.